ब्रह्म पुराण अध्याय 48 इला तीर्थना आविर्भावनी कथा। ब्रह्मा जी कहे छे, इला तीर्थना नामे जे तीर्थ प्रसिद्ध छे ते मनुष्य ने सर्व प्रकार नी सिद्धि आपनारू, ब्रह्म हत्या वगैरह पापों नु निवारक तथा बधा मनोरथ ने पूर्ण करनारू छे। वैवस्वत मनुना वंशमा ईल नामे एक राजा थई गया। એ મોટી સેનાને સાથે લઈને વનમાં આખેટ કરવા ગયા। ત્યાં તેમની બુદ્ધિમાં બીજો જ વિચાર આવ્યો। તેમણે મંત્રીઓને કહ્યું, તમે બધા મારા નગરમાં ચાલ્યા જાઓ અને દેશ, કોષ, સેના, રાજ્ય વગેરે સહિત મારા પુત્રની પણ રક્ષા કરો। મહર્ષિ વશિષ્ઠ પણ મારા માટે પિતા તુલ્ય છે। એ પણ અગ્નિહોત્રના અગ્નિઓને લઈને મારી પત્નીઓ સાથે પાછા જાય। હું હમણાં આ વનમાં જ રહીશ, બહુ સારું, કહીને બધા ચાલ્યા ગયા અને રાજા ત્યાંથી ધીરે ધીરે રત્નમય હિમાલય પર્વત પર જઈને નિવાસ કરવા લાગ્યા। એક દિવસ તેમણે એ પર્વત પર એક ગુફા જોઈ, જે વિવિધ પ્રકારના રત્નોથી સુંદર શોભા ધરાવતી હતી। તે ગુફામાં યક્ષોના રાજા સમન્યુ રહેતો હતો। તેની સાથે તેની પતિવ્રતા પત્ની સમા પણ રહેતી હતી। તે સમયે તે યક્ષ મૃગનું રૂપ ધારણ કરીને પોતાની પત્ની સાથે વિચરી રહ્યો હતો। અનેક પ્રકારના રત્નોથી શોભતું તેનું તે વિશાળ ગૃહ સૂનું પડ્યું હતું। તેથી રાજા તેના સૂના ઘરમાં રોકાઈ ગયા। તે યક્ષ મૃગ રૂપે ત્યાં પત્ની સાથે રહેતો હતો। તેણે વિચાર્યું, આ રાજાએ મારું ઘર છીનવી લીધું, હું તેને જીતી શકું એમ નથી અને તે માગવાથી આપશે નહીં, હવે શું કરું। આવી ચિંતામાં પડીને તેણે તેની પત્નીને કહ્યું, કાંતા, આ રાજાનું મન આખેટમાં આસક્ત છે, એ કઈ રીતે વિપત્તિમાં ફસાય એના માટે કોઈ ઉપાય વિચાર। મારો વિચાર છે કે તું મનહર મૃગીના રૂપમાં તેની સામેથી નીકળે અને પોતાના તરફ આકૃષ્ટ કરીને કોઈ રીતે એને અંબિકા વનમાં પહોંચાડી દે। તે વનમાં પ્રવેશ કરતા જ આ રાજા સ્ત્રી થઈ જશે। ભદ્રા, આ કામ તું જ કરી શકે છે, મારા માટે આ ઉચિત નહીં થાય। યક્ષિણીએ પૂછ્યું, નાથ, અંબિકાવન તો બહુ સુંદર છે, તમે ત્યાં કેમ જઈ નથી શકતા? જો તમે પણ ચાલ્યા જાઓ તો શું દોષ છે એ મને જણાવો। યક્ષે કહ્યું, એકવાર પાર્વતી એકાંતમાં બેઠેલા ભગવાન શંકરને કહ્યું, દેવેશ્વર, સ્ત્રીઓની એવી સ્વાભાવિક ઈચ્છા હોય છે કે તેમની રતિક્રીડા સદા ગુપ્ત રહે, તેથી મને એવું નિયત સ્થાન આપો જે આપની આજ્ઞાથી સુરક્ષિત હોય। હું એ જ સ્થાન ઈચ્છું છું જે ઉમાવનના નામે પ્રસિદ્ધ છે। તેમાં આપ ગણેશ, કાર્તિકેય અને નંદી સિવાય બીજું કોઈ પ્રવેશ કરે તો તે સ્ત્રી થઈ જાય। શંકરજીએ પ્રસન્ન થઈને કહ્યું, એવું જ થશે, તેથી ઉમાના તે વનમાં મારાથી જવાય નહીં। પોતાના સ્વામીની આ વાત સાંભળીને ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરનારી યક્ષિણી વિશાળ નેત્રોવાળી મૃગી એટલે હરણી બનીને રાજાની સામે આવી। યક્ષ ત્યાં જ રોકાઈ ગયો। રાજાએ મૃગીને જોઈ, મૃગિયામાં તો તેમની આસક્તિ હતી, આસક્તિ હતી જ। મૃગી પર દ્રષ્ટિ પડતા જ એ ઘોડા પર જઈને બેસી ગયા અને તેનો પીછો કરવા લાગ્યા। તે ધીરે ધીરે રાજાને અંબિકાવન તરફ ખેંચી ગઈ। જ્યારે ઘોડા પર બેઠા બેઠા રાજા ઉમાવનમાં પ્રવેશી ગયા ત્યારે યક્ષિણીએ મૃગીનું રૂપ ત્યાગીને દિવ્ય રૂપ ધારણ કરી લીધું અને અશોક વૃક્ષ નીચે ઊભી રહીને રાજાને જોઈને હસવા લાગી। પતિએ કહેલી વાતોને સ્મરીને તેણે રાજાને કહ્યું, સુંદરી ઈલા, તું એકલી ઘોડા પર બેસીને પુરુષના વેશમાં ક્યાં જાય છે? તેના મુખેથી ઈલા શબ્દ સાંભળીને રાજા ક્રોધથી સમસમી ગયા અને યક્ષિણીને ધમકાવીને મૃગી ક્યાં ગઈ એમ પૂછવા લાગ્યા। યક્ષિણીએ ફરી કહ્યું, ઈલા, પોતાને બરાબર જોઈ લે, પછી મને મિથ્યાવાદીની કે અસત્યવાદીની કહેજે। ત્યારે રાજાએ પૂછ્યું, ત્યારે રાજાએ જોયું તો તેની છાતીમાં બે ઊંચા ઊંચા સ્તન ઉપસી આવ્યા હતા, આ મને શું થઈ ગયું? આમ કહીને રાજા ચકિત થઈ ગયા। તેમણે યક્ષિણીને પૂછ્યું, સુવ્રતા, આ મને શું થઈ ગયું? એ વાતને તમે સારી રીતે જાણો છો, તેથી જણાવો અને તમે કોણ છો એનો પણ પરિચય આપો। યક્ષિણી બોલી, હિમાલયની ગુફામાં મારા પતિ યક્ષરાજ સમન્યુ રહે છે, હું તેમની પત્ની છું, જે શીતલ કંદરાઓમાં તમે રહેઠાણ કર્યું છે તે અમારું જ ઘર છે, હું જ મૃગી બનીને તમને અહીં સુધી લઈ આવી છું। આ ઉમાવન છે અહીંના માટે મહાદેવજી પૂર્વકાળમાં એવું વરદાન આપી ચૂક્યા છે કે જે પુરુષ આ સ્થાનમાં પ્રવેશ કરશે તે સ્ત્રી થઈ જશે, તેથી તમે પણ સ્ત્રી થઈ ગયા. એના કારણે તમારે દુઃખી થવું ન જોઈએ. કોઈ ગમે તેટલું પ્રૌઢ અનુભવી કેમ ન હોય, ભાવિને ટાળી શકતું નથી. આ પ્રમાણે ઈલાને આશ્વાસન આપીને યક્ષિણી અંતર ધ્યાન થઈ ગઈ. તેને પતિને બધી વાત કહી સંભળાવી. યક્ષ પણ આ સાંભળીને બહુ પ્રસન્ન થયો. આ બાજુ ઈલા ગાતી અને નૃત્ય કરતી ઉમાવનમાં જ રહેવા લાગી. તે કર્મની ગતિને સ્મરીને સ્ત્રી જેવી જ ચેષ્ટા કરતી હતી. એક દિવસ જ્યારે ઈલા નૃત્ય કરી રહી હતી ત્યારે બુદ્ધની તેના પર દ્રષ્ટિ પડી. એ પોતાના પિતાને નમસ્કાર કરવા જઈ રહ્યા હતા. ઈલાને જોયા પછી તેમણે યાત્રા સ્થગિત કરી દીધી અને તેની પાસે આવીને કહ્યું, દેવી તું સ્વર્ગમાં રહીને મારી પત્ની બની જા. ઈલાએ બુદ્ધની આજ્ઞાનો અભિનંદન કરીને તેનો સ્વીકાર કરી લીધો. બુદ્ધ પોતાના ઉત્તમ સ્થાન પર લઈ જઈને ઈલાની સાથે પ્રેમપૂર્વક વિહાર કરવા લાગ્યા. તેણે પોતાની સેવાથી પતિને સંતુષ્ટ કર્યા. આ પ્રમાણે ઘણો સમય વ્યતીત થઈ ગયા પછી બુદ્ધે પ્રસન્ન થઈને પોતાની પ્રિયાને કહ્યું, કલ્યાણી હું તને શું આપું, તારા મનમાં જે પ્રિય વસ્તુ હોય તે માગી લે. ઈલા એકાએક બોલી, પુત્ર આપો. બુદ્ધે કહ્યું, દેવી તારા ગર્ભથી વિશ્વવિખ્યાત ક્ષત્રિય પુત્ર ઉત્પન્ન થશે, તેના દ્વારા ચંદ્રવંશની વૃદ્ધિ થશે. તે તેજમાં સૂર્ય, બુદ્ધિમાં બૃહસ્પતિ, ક્ષમામાં પૃથ્વી, પરાક્રમમાં ભગવાન વિષ્ણુ તથા ક્રોધમાં અગ્નિ જેવો થશે. યથા સમય મહાત્મા બુદ્ધને પુત્ર થયો. તે સમયે દેવલોકમાં જે જયકારના શબ્દ ગુંજી ઉઠ્યા તેના જન્મોત્સવમાં બધા દેવતાઓ આવ્યા. બ્રહ્માજી કહે છે કે હું પણ તેમાં જોડાયો. તે બાળક જન્મ સમયે ઊંચા સ્વરે રડ્યો હતો, તેથી ત્યાં એકઠા થયેલા દેવતાઓએ તથા ઋષિઓએ એકબીજાને કહ્યું, આ બાળકે પૂરું એટલે કે અત્યંત ઊંચા અવાજે રવ એટલે શબ્દ કર્યો છે, તેથી આનું નામ પુરુર્વા હોવું જોઈએ. માતા પિતાએ પણ એ જ નામ રાખ્યું. ત્યાર પછી બુદ્ધે પોતાના પુત્રને ધનુર્વેદનું જ્ઞાન આપ્યું. પુરુર્વા શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ શીઘ્ર મોટો થઈ ગયો. તેણે પોતાની માતાને દુઃખી જોઈને વિનિત ભાવે કહ્યું, માતાજી બુદ્ધ મારા પિતા અને તમારા પ્રિયતમ પતિ છે, મારા જેવો કર્મઠ તમારો પુત્ર છે, છતાં તમે ઉદાસ કેમ રહો છો. ઈલાએ કહ્યું, બેટા તારી વાત સાચી છે, બુદ્ધ મારા સ્વામી છે અને તું મારો ગુણવાન પુત્ર છે, તેથી મને પતિ અને પુત્ર માટે કદી ચિંતા થતી નથી. તેમ છતાં મારા મનમાં પહેલાનું થોડું દુઃખ છે જેનું વારંવાર સ્મરણ થઈ આવે છે, ત્યારે હું ચિંતામાં ડૂબી જાઉં છું. પુરુર્વાએ કહ્યું, માં પ્રથમ મને તમારું તે દુઃખ જણાવો. ત્યારે ઈલાએ પુરુર્વાને ઈશ્વાકુ વંશનો પરિચય આપીને પોતાના જન્મ, નામ, રાજ્ય પ્રાપ્તિ, પુત્ર જન્મ, પુરોહિત વશિષ્ઠ, પ્રિય પત્ની, વનમાં આગમન, હિમાલયની કંદરામાં નિવાસ, ઉમાવનમાં પ્રવેશ, ત્રિતત્વની પ્રાપ્તિ, બુદ્ધ સાથે સમાગમ, પ્રેમ તથા પુનઃ પુત્ર જન્મ વગેરે બધી વાતો કહી સંભળાવી. સાંભળીને પુરુર્વાએ માતાને પૂછ્યું, હું શું કરું, શું કરવાથી શુભ પરિણામ આવશે. ઈલા બોલી, બેટા તારા અનુગ્રહથી હું પુરુષત્વની પ્રાપ્તિ, ઉત્તમ રાજ્ય, તારો તથા અન્ય પુત્રોનો અભિષેક, દાન આપવું, યજ્ઞ કરવો તથા મુક્તિના માર્ગનું અવલોકન કરવું વગેરે ઈચ્છું છું. તું તારા પિતા બુદ્ધ પાસે જઈને બધી વાતો યથાર્થ રૂપે પૂછ, એ બધું જાણે છે, તારા માટે હિતકર ઉપદેશ આપશે. માતાના કહેવાથી પુરુર્વા પોતાના પિતા પાસે ગયા અને તેમને પ્રણામ કરીને પોતાની માતાના તથા પોતાના કર્તવ્ય વિશે પૂછ્યું. બુદ્ધે કહ્યું, મહામતી હું રાજા ઈલને જાણું છું, તેમના ઈલા થવાની ઘટના પણ મારાથી અજાણ નથી. ઉમાનું વનમાં આવું અને એ વન વિશે ભગવાન શંકરની આજ્ઞાની વાત પણ મને ખબર છે. બેટા ભગવાન શિવ અને પાર્વતીની કૃપાથી ઈલનો શ્રાપ દૂર થઈ શકે છે, તે બંનેની આરાધના સિવાય બીજો કોઈ ઉપાય નથી. તો ગોદાવરીના તટ પર જા, ત્યાં ભગવાન શિવ પાર્વતીજીની સાથે સદા નિવાસ કરે છે, એ જ વરદાન આપીને શ્રાપનો નાશ કરશે. પિતાની વાત સાંભળીને પુરુર્વા બહુ પ્રસન્ન થયા. તેમણે માતાને પુરુષત્વ પ્રાપ્ત થવાની ઈચ્છાથી હિમાલય પર્વત, માતા પિતા તથા ગુરુને મસ્તક નમાવ્યું અને તપસ્યા કરવા માટે તૃત જ ત્રિભુવન પાવની ગૌતમી ગંગા તરફ પ્રસ્થાન કર્યું. પુત્રની પાછળ પાછળ ઈલા અને બુદ્ધ પણ ગયા. તે બધા ગૌતમીના તટ પર પહોંચ્યા અને ત્યાં સ્નાન કરીને તપસ્યા કરતા રહીને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. પહેલા બુદ્ધે, પછી ઈલાએ, પછી પુરુરવાએ દેવી પાર્વતી અને ભગવાન શંકરની સ્તુતિ કરી. બુદ્ધ બોલ્યા, જે પોતાના શરીરના કેસરથી સ્વાભાવિક જ સુવર્ણ જેવા કાંતિમાન તથા સુંદર દેખાય છે, કાર્તિકેય તથા ગણેશજી દ્વારા જેમની સદા અર્ચના થતી રહે છે, તે શરણાગત વત્સલ ઉમા મહેશ્વર મને શરણ આપો. ઈલા બોલી, સંસારની ત્રિવિધ તાપરૂપી દાવાનળથી દગ્ધ થનારા દેહધારી જેમનું ચિંતન કરવાથી તત્કાળ પરમ શાંતિ પામે છે, તે કલ્યાણકારી ઉમા મહેશ્વર મને શરણ આપો. દેવ, હું આર્ત છું, મારા અંતરમાં ભારે પીડા છે, ક્લેશ વગેરેથી મારી રક્ષા કરનાર આપના સિવાય બીજું કોઈ નથી. શરણાગતની રક્ષા કરનારના આપને જે પવિત્ર ચરણ છે, આપના જે પવિત્ર ચરણ છે તે મારું શરણ બને. પરુરવા બોલ્યા, જેમના વડે આ જગતની ઉત્પત્તિ થાય છે તથા પ્રલય કાળમાં બધું જેમની અંદર લય પામે છે, તે સંસારને શરણ આપનારા જગદાત્મા ઉમા મહેશ્વર મને શરણ આપે, શરણ આપો. દેવતાઓના સમુદાયમાં એક મહાન ઉત્સવના અવસર પર ગિરિરાજ કુમારી પાર્વતીએ મહાદેવજીને કહ્યું હતું, ઈશ, આપ મારા બંને ચરણ પકડો. એ સાંભળીને શિવજી અત્યંત પ્રેમવશ પાર્વતીના જે બે શરણાગત પાલક ચરણોને ગ્રહણ કર્યા હતા તે મને શરણ આપો. આ સ્તુતિ સાંભળીને ઉમા મહેશ્વર પ્રગટ થઈ ગયા. ભગવતી ઉમાએ કહ્યું, તમારો મનોરથ શું છે જણાવો, હું તેને પૂર્ણ કરીશ, તમારું કલ્યાણ થાઓ. તમે બધા કૃતાર્થ થઈ ગયા, જે વસ્તુ દેવતાઓને માટે પણ દુર્લભ હોય તે પણ હું તમને આપીશ. પુરુરવા બોલ્યા, જગદંબિકા, રાજા ઈ લગ્નાનવશ આપના વનમાં પ્રવેશ કરી ગયા હતા, દેવેશ્વરી આપ તેમના તે અપરાધને ક્ષમા કરીને તેમને પુનઃ પુરુષત્વ આપો. પાર્વતીએ ભગવાન શંકરની અનુમતિ અનુસાર તથાસ્તુ કહીને તે બધાની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો. ત્યાર પછી શિવજીએ કહ્યું, રાજા ઈલ ગૌતમી ગંગામાં સ્નાન કરવા માત્રથી પુરુષ થઈ જશે. ત્યારે બુદ્ધની પત્ની ઈલાએ ગંગામાં સ્નાન કર્યું. સ્નાન પછી ઈલાના શરીરમાંથી જે જળ ટપકી રહ્યું હતું તેની સાથે તેના સ્ત્રીત્વનો યોગ્ય સૌંદર્ય, નૃત્ય અને સંગીત પણ ગંગાની ધારામાં મળી ગયા. તેઓ જ નૃત્ય, ગીતા અને સૌભાગ્યા નામની નદીઓના રૂપમાં પરિણિત થઈ ગયા. તે નદીઓ પણ ગંગામાં આવીને મળી ગઈ. એનાથી ત્યાં ત્રણ પવિત્ર સંગમ થઈ ગયા. તેમાં કરેલું સ્નાન અને દાન ઇન્દ્રપદની પ્રાપ્તિ કરાવનારું છે. શિવ અને પાર્વતીની કૃપાથી પુરુષોત્વ પ્રાપ્ત કર્યા પછી રાજા ઈલે મહાન અભ્યુદયની સિદ્ધિને માટે ત્યાં અશ્વમેઘ યજ્ઞ કર્યો. પુરોહિત વશિષ્ઠ પોતાની પત્ની, પુત્ર, અમાત્ય, સેના તથા કોષને પણ લાવીને તેમણે તે યજ્ઞ સંપન્ન કર્યો. દંડક વનમાં ઈલે ચતુરંગની સેના સાથે રાજ્યની સ્થાપના કરી. ત્યાં ઈલના નામે વિખ્યાત નગર પણ છે. સૂર્યવંશની પરંપરામાં જે તેમણે પહેલા પુત્ર ઉત્પન્ન કર્યા હતા તેમને રાજ્ય પર અભિષેક કરીને પછી સ્નેહવશ પુરુરવાનો પણ અભિષેક કર્યો. આ રાજા પુરુરવા ચંદ્રવંશના પ્રવર્તક થયા. જ્યાં રાજાને પુરુષત્વની પ્રાપ્તિ થઈ ત્યાં ગૌતમીના બંને તટો પર 16,000 તીર્થોનો નિવાસ છે. ત્યાં ઈલેશ્વર નામક ભગવાન શંકરની પણ સ્થાપના થઈ છે. તે તીર્થોમાં સ્નાન અને દાન કરવાથી સમસ્ત યજ્ઞોનું ફળ પ્રાપ્ત થાય છે. અધ્યાય 48 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.